वाल्मीकि रामायण अरण्यकांड 53वां सर्ग। सीताए रावण ने धिक्कारो। रावण ने आकाश में उड़तो जोईने मिथिलेश कुमारी जानकी दुखमग्न थईने अत्यंत उद्विग्न थई रह्या हता। ए बहु मोटा भय में पड़ी गया था। रोष अने रुदनना कारणे एमनी आँखों लाल थई गई हती। हरण करायेला सीताए करुणाजनक स्वर में रड़ता रड़ता એ ભયંકર નેત્રના રાક્ષસરાજને આમ કહ્યું, અરે નીચ રાવણ, શું તને તારા કુકર્મથી શરમ આવતી નથી? જે મને પતિ વિનાની એકલી અને નિસહાય જાણીને ચોરીને ભાગી જઈ રહ્યો છે? દુષ્ટાત્મન, તું ભારે કાયર અને બીકણ છે। ખરેખર મને હરી જવાની ઈચ્છાથી તે જ માયા દ્વારા મૃગરૂપે આવીને મારા સ્વામીને આશ્રમમાંથી દૂર હટાવી દીધા હતા। મારા સસરાના મિત્ર એ વૃદ્ધ જટાયુ મારી રક્ષા કરવા તૈયાર થયા હતા, એમને પણ તે મારી નાખ્યા। નીચ રાક્ષસ, ખરેખર તું ભારે બળવાન લાગે છે, કેમ કે તું વૃદ્ધ પક્ષીને મારી નાખે છે। તે પોતાનું નામ જણાવીને શ્રીરામ અને લક્ષ્મણની સાથે યુદ્ધ કરીને મને નથી જીતી। ઓ નીચ, જ્યાં કોઈ રક્ષક ન હોય એવા સ્થાને જઈને કોઈ પારકી સ્ત્રીના અપહરણ જેવું નિંદિત કર્મ કરીને તને લાજ કેમ આવતી નથી? તું તો પોતાને મહાન સુરવીર માને છે, પરંતુ સંસારના બધા વીર પુરુષો તારા કર્મને ધૃણિત ક્રૂરતા ભરેલું અને પાપરૂપ કહેશે। તે પહેલા પોતે જ જેનું ઘણી બડાઈથી વર્ણન કર્યું હતું, તારા એ શૌર્ય અને બળને ધિક્કાર છે। કુળમાં કલંક લગાડનારા તારા આવા ચરિત્રને સંસારમાં સદા ધિક્કાર જ પ્રાપ્ત થશે। પરંતુ અત્યારે શું કરી શકાય, કેમ કે તું ઘણા વેગથી ભાગી જઈ રહ્યો છે। અરે, બે ઘડી તો રોકાઈ જા, પછી અહીંથી જીવતો પાછો નહીં જઈ શકે। એ બંને રાજકુમારની આંખે ચડી ગયા પછી તું સેના સાથે હોય તો પણ બે ઘડી પણ જીવતો રહી નહીં શકે। જેમ કોઈ આકાશચારી પક્ષી વનમાં સળગેલા દાવાનળનો સ્પર્શ સહન કરવા સમર્થ નથી હોતો, એ જ રીતે તું મારા પતિ અને એમના ભાઈ બંનેના બાણોને સ્પર્શ કોઈ રીતે સહી નહીં શકે। રાવણ, જો તું મને છોડી નહીં દે તો મારા તિરસ્કારના કારણે કોપાયમાન થયેલા મારા પતિદેવ ભાઈના પોતાના ભાઈની સાથે ચડી આવશે અને તારા વિનાશનો ઉપાય કરશે। તેથી તું સારી પેઠે તારું હિત વિચારી લે અને મને છોડી દે, એ જ તારા માટે સારું રહેશે। નીચ, તું જે સંકલ્પ કે અભિપ્રાયથી બળપૂર્વક મારું હરણ કરવા ઈચ્છે છે, તારો અભિપ્રાય વ્યર્થ જશે। મારા દેવ જેવા પતિના દર્શન ન થતા હું શત્રુની અધીનતામાં વધુ સમય સુધી પોતાના પ્રાણ નહીં ટકાવી શકું। ખરેખર તું તારા કલ્યાણ કે હિતનો વિચાર કરતો નથી, જે મૃત્યુ સમયે મનુષ્ય સ્વાસ્થ્ય વિરુદ્ધી પદાર્થનું સેવન કરવા લાગે છે, એવી જ દશા તારી છે। ઘણું કરીને બધા જ મરણાસન મનુષ્યને પથ્ય હિતકારક સલાહ કે ભોજન રૂચતું નથી। નિશાચર, હું જોઉં છું કે તારા ગળામાં કાળનો ગાળિયો પડી ચૂક્યો છે, તેથી જ આ ભય સ્થાન પર પણ તું નિર્ભય બન્યું લાગે છે। રાવણ, જરૂર તું સ્વર્ણમય વૃક્ષોને જોઈ રહ્યો છે, રક્તનો વહેળો વહાવનારી ભયંકર વેતરણી નદીના દર્શન કરી રહ્યો છે, ભયાનક અસીપત્ર વનને પણ જોવા ઈચ્છે છે, તથા જ્યાં તપાવેલા સોના જેવા ફૂલ તથા શ્રેષ્ઠ વેદુર્યમણિ નીલમ જેવા પાંદડા છે, અને જેમાં લોઢાના કાંટા જડેલા છે એ તીક્ષ્ણ સીમળાના ઝાડના પણ તો હવે સત્વરે દર્શન કરીશ। નિર્દય નિશાચર, તું મહાત્મા રામનો આવો મોટો અપરાધ કરીને વિષપાન કરેલા મનુષ્યની જેમ અધિક સમય સુધી જીવતો નહીં રહે। રાવણ, તું અટળ કાળ પાસમાં બંધાઈ ગયો છે, મારા મહાત્મા પતિથી બચીને તું ક્યાં જઈને શાંતિ મેળવીશ? જેમણે પોતાના ભાઈ લક્ષ્મણની સહાયતા લીધા વિના યુદ્ધમાં પળવારમાં 14,000 રાક્ષસોનો વિનાશ કરી નાખ્યો. એ સઘળા અસ્ત્રોનો પ્રયોગ કરવામાં કુશળ બળવાન વીર રઘુનાથજી પોતાની પ્રિય પત્નીનું અપહરણ કરનારા તારા જેવા પાપીને તીક્ષ્ણ બાણો દ્વારા કેમ કાળના હવાલે નહીં કરે? રાવણના ફંદામાં ફસાયેલા વિદેહ રાજકુમારી સીતા ભય અને શોકથી વ્યાકુળ થઈને આવા તથા બીજા પણ અનેક કઠોર વચન સંભળાવીને કરુણ સ્વરમાં વિલાપ કરવા લાગ્યા. અત્યંત દુઃખથી વ્યતીત થઈને વિલાપપૂર્વક અનેક કરુણાજનક વાતો કહેતી અને છૂટવા માટે વિવિધ પ્રકારના પ્રયત્ન કરતી તરુણી ભામિની રાજકુમારી સીતાને એ પાપી નિશાચર હરી ગયો. એ વખતે વધારે ભારના કારણે એનું શરીર ધ્રુજી રહ્યું હતું. આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર્ષરામાયણ આદિકાવ્યના અરણ્યકાંડમાં 53મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.